એમનો ફરીથી પાછો મિલન કરાવ્યું અને સૂર્ય એને પૂર્વત અંગીકાર કર્યો, એમને સ્વીકાર્યા. તો આ જે મનસ્થિતિ છે, જેમ આ પુરાણ ચરિત્રની અંદર આપણને જોવા મળે છે, એવી કોઈની પણ હોય છે. શ્રી મહાપ્રભુજી પણ અહીંયા એ જ કહી રહ્યા છે કે એ જાતની આત્મજ્ઞાની થાય, અપરાધબોધ થાય, પશ્ચાતાપ થાય, એ બહુ સહજ વાત છે. પણ એ સહજતાને એટલી લાંબી તાણીને ચોળીને ચીકણી કરવી નહીં કે જેનાથી આપણે પ્રભુથી જ વિમુખ થઈ જઈએ. એટલે પહેલાં જે સૌભાગ્ય હતું એ મળશે કે નહીં મળે એ બધી વાતને છોડીને સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ, પ્રભુને સમર્પિત કરી અને પ્રભુ સેવાની અંદર તત્પર થાઓ, મારી તમને ગેરંટી છે કે તમે સુખી થશો. મહાપ્રભુજી આ કહી રહ્યા છે, કૃતાર્થોસી સુખી ભવ, મારા તમને આશીર્વાદ છે કે તમે સુખી થશો. કેમ કે સાચા હૃદયથી યદી આપણે પશ્ચાતાપ કરી અને સમર્પણ કરી રહ્યા છીએ, સમર્પણનો મતલબ એ છે કે જેમાં આપણે બીજા બધા આશ્રય, બીજી બધી જ આપણી મન આસક્તિ છે એને છોડીને એક જગ્યાએ લગાવી રહ્યા છીએ, તો સામેવાળો વ્યક્તિ છે મજબૂર થશે કૃપા કરવા માટે. એના પાસે પણ બીજો કોઈ ઓપ્શન નહીં રહે. કેમ કે જેનો બીજો કોઈ આશરો નથી એવું જ્યારે એ વ્યક્તિ જાણે, એને આશરો આપવો જ પડે, એ આશરો આપવો જ પડે. એક મનુષ્ય સ્વભાવ છે ને, પ્રભુની કૃપાલુતા એટલી છે કે પ્રભુ કદી પણ આવો અભદ્ર વ્યવહાર કોઈની સાથે નહીં કરે. એટલે શ્રી મહાપ્રભુજી પોતાનો અંગત જે પ્રભુ સાથેનો અનુભવ છે એ સ્વભાવને જાણીને ને પુષ્ટિભક્તને એ ગ્લાનીથી મુક્ત કરીને પોતાના કર્તવ્યમાં આરૂઢ થવા માટેનું પ્રેરણા આપી રહ્યા છે. આમાં શ્રી મહાપ્રભુજીએ દૃષ્ટાંત આપ્યું છે હવે કે જો આ પરિસ્થિતિમાં પણ કોઈ ભગવત સેવાથી વિમુખ રહે. શ્રી ગુસાઈજી ગોકુલનાથજી કહ્યું છે કે નનુ અંગીકારસ્ય નિત્વત્વાત ફલમાર્ગીયમ સુખમ યદ્યપિ દાસ્યતિ તથાપિ પૂર્વવત સર્વાત્મના દાસ્યતિ નવા ઇતિ સંદેહ જનિત ક્લેશમ અગ્રિમ દૃષ્ટાંતેને દૂરી કરવંતી. કે ભગવાન ફલ પણ પ્રદાન કરશે પરંતુ પૂર્વવત ફલ પ્રદાન કરશે કે નહીં. અંગીકાર તો ચલો નિત્ય છે સમજ્યા, પહેલાંની માફક પ્રભુ આવકાર પણ આપશે, પણ ફલ પ્રદાન પણ એ રીતે આપણને પૂર્વવત કરશે કે કેમ, આ યદી શંકા રહે તો હવે શ્રી મહાપ્રભુજી થોડી કઠોર શબ્દનો પ્રયોગ કરીને લાલ આંખ બતાવી રહ્યા છે. અરે આ કેટલી વારથી કહું છું સમજતો નથી. આવી રીતે આપણે કોઈને કહીએ ને, બે ચાર વાત કહીએ અને ન સમજાય ને પછી કંટાળીને આપણે એને કોઈ રફ ટફ ભાષામાં કહીએ, એમ થોડી ધમકીથી કહી રહ્યા છે કે પ્રૌઢાપી દુહિતા યદવત સ્નેહા ન પ્રેષ્યતે વરે તથા દેહે ન કર્તવ્યમ વરસ્તુષ્યતિ નાન્યથા. જેમ પ્રૌઢ પહેલાંના સમયમાં વિવાહ છે એ રજસ્વલા થતાં પહેલાં કન્યાના થઈ જતા અને પછી જ્યારે ઘર ગૃહસ્થીની જવાબદારી સંભાળી શકે એવી અવસ્થા થતી ત્યારે એને પતિના ઘરે મોકલતા, જેને ઉત્તર પ્રદેશમાં ગોનો કહેવાય છે, ગોનો કર્યો, એને દ્વિરાગમન પણ કહે છે. અમારે ત્યાં બડી પઠવણીની જે વિધિ થાય છે, લગ્ન પ્રસ્તાવની અંદર કોઈ ગયા હોય અને સાંભળ્યું હોય તો એ પઠવણીની વિધિ છે એ 3 દિવસમાં જ બધું આટોપી લેવાય છે. કેમ કે હવે તો ઉંમર છે, સરકાર પણ એ અલાઉડ નથી કરતી એવા લગ્ન. તો તે સમયનું દૃષ્ટાંત લઈને શ્રી મહાપ્રભુજી કહે છે કે જ્યારે દીકરી ઉંમરલાયક થઈ જાય અને તે છતાં પણ એના સાસરે પિતા ન મોકલે એમ સમજીને કે આ મારી લાડલી દીકરી છે, મારા ઘરમાં રહે તો એમને સારું લાગે, તે સ્થિતિમાં જેના સાથે વિવાહ થયા છે એ પતિ એનો અન્ય કોઈ રીતે પણ સંતુષ્ટ થતો નથી. એટલે કામ કરવા માટે કોઈ નોકર ચાકરો મોકલી આપો કે એને થોડા પૈસા વધારે મોકલી આપો, પણ જેના સાથે વિવાહ થયા છે એ મુખ્ય વ્યક્તિ છે એ જો ઘરમાં નથી તો એ પતિ કોઈ રીતે સંતુષ્ટ નથી થઈ શકતો. બીજી દૃષ્ટિથી આને સમજો તો સપોઝ કોઈ જગ્યાએ આપણે એપ્લિકેશન આપી હોય અને આપણી અપોઇન્ટમેન્ટ મંજૂર થઈ જાય, આપણી એપ્લિકેશન મંજૂર થઈ જાય, નોકરી આપણી પાકી થઈ જાય ને લેટર પણ અપોઇન્ટમેન્ટનો આવી જાય આપણી પાસે, અને જે વખતે આપણને હાજર થવાનું છે તે વખતે જો એ ઉમેદવાર નોકરી ઉપર પહોંચે નહીં તો એને શું સમજવું કે હવે ઇન્ટરેસ્ટેડ નથી નોકરી કરવામાં, એને કોઈ બીજું ઓપ્શન મળી ગયું છે એમ સમજવામાં આવે. એનો વેઇટિંગ પીરિયડ કદાચ હોય કે કોઈ માણસને કોઈ પ્રતિબંધ આવી ગયો હોય જેને કારણે એ સૂચના નથી આપી શક્યો કે પોતે આવી નથી શક્યો. માણસ 2 દિવસ 4 દિવસ મહિનો દિવસ એની વાટ જુએ, પણ જો હાજર જ ન થાય તો એનો શું અર્થ સમજવાનો કે હવે સંબંધ નથી રાખવા ઈચ્છતો, તો એને એની જે અપોઇન્ટમેન્ટ છે એને રદ કરી અને બીજા વ્યક્તિને તેના અંદર દાખલ કરી દેવામાં આવે. તે રીતે શ્રી મહાપ્રભુજી અહીંયા એ દૃષ્ટાંત લઈ રહ્યા છે કે યદી પત્ની પતિના ઘરે આવી નથી રહી તો એના બીજા કોઈ પણ ઉપાય કરો પણ પતિની પ્રસન્નતા તેમાં શક્ય નથી. તથા દેહેન કર્તવ્યમ વરસ્તુષ્યતિ નાન્યથા. પુષ્ટિજીવના શ્રી મહાપ્રભુજી ત્યાં આંગળી ચીધીને કહી રહ્યા છે કે એમ તમે તમારા દેહ સાથે આવો લાડકી દીકરી જેવો વ્યવહાર નહીં કરતા, એને ભગત સેવાની અંદર જોડજો. કેમ કે આપણો આધુનિક વિવાહ છે એ આત્મનિવેદન વખતે પ્રભુ સાથે થયેલો છે. એ વિવાહમાં આપણે આપણા આત્મા સહિત આપણો દેહેન્દ્રિય પ્રાણ અંતઃકરણ એના ધર્મો આપણું ઐહિક પારલૌકિક આપણી ધન સંપત્તિ આ બધાને પ્રભુની સેવા માટે હું આપને સમર્પિત કરું છું એવો આપણો સંકલ્પ આપણી પ્રતિબદ્ધતા પ્રભુ સામે વ્યક્ત કરી છે. અને હવે જો એ જે સંકલ્પ લીધો છે જે નિવેદન કર્યું છે એના અમલ કરવામાં જો કોઈ પુષ્ટિજીવ વિલંબ કરશે તો પછી જેમ કન્યાને પતિના ઘરે ન મોકલતા પતિ એનો સંકેત એમ સમજે છે કે આ હવે લગ્ન વિચ્છેદ કરવા ઈચ્છે છે, એમ ભગવાન પણ એમ સમજશે કે આ જીવાત્મા હવે કહીને એને ફરી ગયો છે, એ મારાથી તલાક લેવા ઈચ્છે છે, એવી જાતનો સંકેત એનો અર્થ થાય છે. અને જો એવું પ્રભુ સમજી જશે તો પછી કોઈ રસ્તા તમારા માટે હવે રહી નહીં જાય પ્રભુ તરફ જવાના. તથા દેહેન કર્તવ્યમ વરસ્તુષ્યતિ નાન્યથા. એટલે ભગવત સેવામાં તત્પર થવામાં કોઈ પણ જાતનો આલશ કે કોઈ જાતની ઉણપ છે નહીં રાખો, વિલંબ નહીં કરો, તત્કાલ પ્રવૃત્ત થાઓ એવો અહીંયા શ્રી મહાપ્રભુજીનો આશય છે. એટલે ફલ પૂર્વવત પ્રદાન કરશે કે નહીં, કે એ જાતનું આપણનું પૂર્વવત સ્થાન પ્રાપ્ત થશે કે નહીં, આ બધી વસ્તુઓ છે એ હવે વિચારણીય નથી રહી ગઈ. સીટી વાગી ગઈ છે એટલે દોડીને જો નહીં ચડો તો ટ્રેન છૂટી જશે. એટલે હવે સીટી વાગેલી છે તો ચડી જવામાં જ સાર છે. સામાન ચડ્યો કે નહીં, ફલાણો ચડ્યો કે નહીં, ઢીકડો ચડ્યો કે નહીં, એની ઉતાવળ કરતાં ઓલો તો બધા ચડીને સવાર થઈને પહોંચી જશે ને તમે અહીંયા એમની ચિંતામાં રહી જશો. એટલે એ હવે વિચારણીય નથી રહેતું. સીટી વાગી એટલે ચડી જાઓ. જૂનું એક ફિલ્મનું ગીત આવ્યું હતું, ગાડી બુલા રહી હે સીટી બજા રહી હે, એમ અહીંયા પણ શ્રી મહાપ્રભુજી એ જ ભગવાનની સીટીને કહી રહ્યા છે. પ્રભુડાપી દુહિતા યદવત સ્નેહાત ન પ્રેષ્યતે વરે તથા દેહે ન કર્તવ્યમ વરસ્તુષ્યતિ નાન્યથા. પ્રભુની પ્રસન્નતા તમે સ્વયં ભગવત સેવામાં પ્રવૃત્ત થાઓ એમાં છે. મહાપ્રભુજી પોતાના ઉપર આને એ રીતે ઘટિત કરી રહ્યા છે કે મને આ ભૂતલના કલીના દૈવી જીવોના ઉદ્ધાર માટે એક માર્ગ પ્રકટ કરવા અને શ્રીમદ્ ભાગવતના યથાર્થને પ્રકટ કરવા માટે મોકલ્યો છે. એ કાર્ય જો અધૂરું રહી જશે તો એ બિચારા જીવોનું શું થશે? હું તો ચડી જઈશ ટ્રેનમાં પણ બીજા બિચારા રહી જશે. આ એક એવી દુવિધાની અવસ્થા છે, એવી નિર્ણયની અવસ્થા છે કે તત્કાલ એક સેકન્ડમાં ફેસલો કરવાનો છે. એક પગ ઉપર ચડાવો તો ગાડી ચડીને અહીંયા તમારું સ્ટેશન છૂટશે, પછી જે રહ્યા તે રહ્યા, જે ચડ્યા તે ચડ્યા, આ સ્થિતિ છે. આ સ્થિતિમાં શ્રી મહાપ્રભુજીનું જે મન દુવિધા અનુભવી રહ્યું છે કે હું પરોપકાર કરું કે પ્રભુની આજ્ઞા માની અને પ્રભુની પ્રસન્નતાનો વિચાર કરું. જો પરોપકારમાં રહીશ તો પ્રભુની બે વખત આજ્ઞા તો થઈ છે, ત્રીજી વખત પણ જો ઉલ્લંઘન કરીશ અને સાવ ફેંકાઈ જઈશ તો માર્યો જઈશ. યદી ભગવદ્ આજ્ઞાનું પાલન કરી રહ્યો છું તો પરોપકાર છૂટી રહ્યો છે, મારે હવે શું કરવાનું છે? અહીંયા એ જ વાત કહી રહ્યા છે કે મહાપ્રભુજી હવે કે લોક વચ્ચે સ્થિતિર્મે સ્યાદ કેમ સ્યાદ ઇતિ વિચારે. કરોડો જીવો લોકમાં પડ્યા જ છે અને આ સૃષ્ટિ એટલી લાંબી છે કે એમાં પડ્યા રહેવાના છે, જન્મતા રહેશે મરતા રહેશે, એટલા બધાને આમે તમે કોઈ વ્યક્તિ ઉદ્ધાર નહીં કરી શકે. ભગવાન સ્વયં અવતરિત થયા તોય બધાને સાથે લઈને નતા ગયા, તો આપણે શું કામ એવો બીજાનો ભાર લઈને ને બેઠા છીએ કે ફલાણો રહી ગયો ને ઢીકડો રહી ગયો ને પૂછડો રહી ગયો. રહી ગયો જેનું જે ભાગ્ય હશે, પ્રભુએ જે નક્કી કર્યું હશે તે. આપણે બધાના ઉદ્ધાર કરવાનો કોઈ ઠેકો લઈને બેઠા નથી, ભગવાનની જે વખતે આજ્ઞા થઈ ગઈ છે ત્યારે. નહીં તો એ ઠેકો ભગવાને આપ્યો હતો શ્રી મહાપ્રભુજીને, એટલે 52 વર્ષ સુધી બિરાજ્યા પણ છે, પરંતુ હવે જ્યારે આજ્ઞા થઈ ગઈ છે ત્યારે હવે એ ઠેકો રદ થયો છે. હવે તો ભગવદ્ આજ્ઞા જે નવીન થઈ છે એનું પાલન કરવામાં તત્પર થવાનું છે. વિવેક ધૈર્યાશ્રયમાં આ વિષયમાં શ્રી મહાપ્રભુજીએ નિર્ણય આપ્યો છે કે અલગ અલગ જાતની ભગવાનની આજ્ઞા થતી હોય તો એનું મૂલ્યાંકન કેવી રીતે કરવું. જેમ વ્રજભક્તોના કેસમાં થયું કે ભગવાને એમને વ્રજભક્તે એવી ઈચ્છા વ્યક્ત કરી કે મારા ખભા ઉપર બેસી જાઓ, તો એ ભગવાનની જે આજ્ઞા હતી એ આજ્ઞાનું વ્રજભક્તે અર્થઘટન ન કરી શક્યા અને એ એમ સમજ્યા કે મારે ઠાકોરજીના ખભા ઉપર બેસવાની આજ્ઞા થઈ છે. આ વિપરીત અર્થે સમજી ગયા. ભગવાને કોઈક બીજા અર્થમાં ખભા ઉપર બેસવાનું કહ્યું હતું અને ઠાકુરજીના કંધા ઉપર સવાર થયા ગયા અને ઠાકુરજી ગાયબ થઈ ગયા નીચેથી. એમ અહીંયા પણ ભગવાન જે વખતે આજ્ઞા કરી રહ્યા છે ત્યારે કઈ આજ્ઞાને કયા અર્થમાં સમજવી એના માટે વિશેષતશ્ચેદ આજ્ઞા સ્યાદ અંતઃકરણ ગોચર તદા વિશેષ ગત્યાદિ ભાવ્યમ ભિન્નંતુ દૈહિકાત આપદ ગત્યાદિ કાર્યશુ હઠસ્ત્યાજ્યશ્ચ સર્વથા. ત્યાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે ક્યારેક રૂટીનથી હટીને કોઈક વિશેષ ભગવદ આજ્ઞા પુષ્ટિજીવને થાય તે વખતે એ આજ્ઞાને કેવી રીતે મૂલવવી. એટલે એક આદર્શ છે નવરત્નનો સેવા કરતી ગુરોર આજ્ઞા, તો સેવા ગુરુની આજ્ઞા અનુસાર કરવી. મહાપ્રભુજી ત્યાં એનું એક વ્યવસ્થા બતાવી, બાધનમ વા હરિચ્છયા, જો ભગવાન ગુરુની આજ્ઞાથી વિપરીત ચાલવાનું કહે તો ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલવું. ફર્સ્ટ ટ્રાય એ કરવો જોઈએ કે ન ગુરુની આજ્ઞાનો ભંગ થાય ન ભગવાનની આજ્ઞાનો ભંગ થાય, એટલે બંને સચવાઈ જાય. એટલે સાસુ સસરા જેઠાણી દેરાણી બધા સચવાય એવી રીતે જો તમે કરી શકો તો સૌથી સારી વાત છે. પણ જો એ બધાનું સુખ કે એમની આજ્ઞાનું પાલન શક્ય ન બને, બધાને રાજી ન રાખી શકો, તો જે પાવરફુલ છે એને તો સાચવો, એટલીસ્ટ જે પાવરફુલ હોય એને સાચવો. એવી રીતે ભગવાનને સાચવવાના છે, કેમ કે ભગવાન આખરે ગુરુએ પણ ભગવાનને સોંપ્યા છે આપણને. ગુરુએ તો ભગવાનને સોંપીને જે આપણો પતિ છે એને સોંપાઈ ગયા. સાસુ સસરા કદાચ નારાજ થાય પણ પતિ નારાજ થશે તો ક્યાં જશો? પતિને કારણે કોઈક સાસુ બની છે, કોઈક સસરા બન્યા છે, સાસુ સસરાને કારણે કોઈ પતિ નથી બન્યો. તો પતિ છે એ પહેલાં છે, તે પછી એના વરઘોડામાં પાછળ નાચતા કૂદતા કે રડતા ધોતા આવ્યા છે એ છે. એટલે ઘોડા ઉપર જે બેઠો છે એને જો સાચવી લેશો તો તમારું જીવન તો આખરે એના સાથે ચાલશે. સાસુની સાથે કોઈ જીવન નહીં વિતાવી શકે, પતિની સાથે જ જીવન વિતાવવાનું છે. એમ પ્રભુની મુખ્યતા જાણીને પ્રભુને સાચવવાનું શ્રી મહાપ્રભુજી નવરત્ન ગ્રંથમાં કહ્યું. હવે પ્રભુની આજ્ઞા જો અલગ અલગ જાતની થતી હોય તો એને કેવી રીતે સમજવી? કેમ કે ભગવાન કોઈ વખતે જેમ વ્રજભક્તોને આજ્ઞા કરી એનું પાલન કરવા ગયા પણ સમજી ન શક્યા એટલે ઊંધું પડી ગયું. સ્કંધ ઉપર આરૂઢ થવાનું કહ્યું એ કોઈક બીજા અર્થમાં કહ્યું અને ભગવાનના ખભા ઉપર ચડી જવાના અર્થમાં ઓર સમજી ગયા તો મુશ્કેલી થઈ જાય. એક વખત સુપ્રીમ કોર્ટમાં જૂનાગઢનો કેસ ચાલતો હતો, આ જ મંદિર મસ્જિદનું પ્રકરણ હતું, અને ત્યાં એક જે વકીલ અપોઈન્ટ થયા હતા સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ હતા એ વકીલ હતા. પ્રસંગમાં અલગ અલગ જાતના પુષ્ટિમાર્ગમાં ઠાકુરજી બિરાજતા હોય છે એક જ ઘરમાં. આ વાત બીજા લોકોને સમજાવવી બહુ મુશ્કેલ છે, કેમ કે સામાન્ય દેવાલયો હોય ને એમાં તો એક દેવાલયનું મુખ્ય સ્વરૂપ હોય, આજુબાજુ આવરણ દેવતા હોય વધારેમાં વધારે. પણ પૂજા મંદિરના ઠાકુરજી અલગ, પર્સનલ ઠાકુરજી અલગ, તપેલીના ઠાકુરજી અલગ, ખેલવાના ઠાકુરજી અલગ, વાલમલ્લીના ઠાકુરજી અલગ, આટલી બધી વેરાયટી કોઈ જગતમાં હોતી નથી ઠાકુરજીની, જે વલ્લભ સંપ્રદાયની અંદર હોય છે. એટલે એની અંદર કોઈક ઉલ્લેખ આવ્યો કે આ બધી જે સંપત્તિ છે એને પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટની ઠેરવવાની છે, ઠાકુરજીને પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના જો નક્કી કરવાના હોય તો આટલી બધી વેરાયટી ઠાકુરજી છે એમાંથી કયા પબ્લિકના, કયા મહારાજના, કયા ખાવાના, કયા ખવડાવવાના, આનું નક્કી કેમ થશે? એટલે એમાં એક તપેલીના ઠાકુરજીનું નામ આવ્યું. સુપ્રીમ કોર્ટનો ઓલો જજ માથું ખંજવાડે કે આ તપેલીના ઠાકુરજી શું વસ્તુ છે. હવે જે વકીલ વકીલાત કરી રહ્યો હતો તાલા એના રૂપે ખબર નહીં કે આ તપેલીના ઠાકુરજી એટલે શું, પણ બોલે નહીં તો વકીલ છે એનો, કંઈક તો બોલવું જ પડે. એટલે એણે કીધું એક ઠાકુરજી હોય જેને તપેલી બાઉલની અંદર મૂકવામાં આવે એ તપેલીના ઠાકુરજી. બાઉલની અંદર જેમને મૂકી રાખવામાં આવે તપેલીના ઠાકુરજી. ઓલો જજ કે આમાં કંઈ માથાફોડી કરવા જેવું નથી, આ કેવો વિચિત્ર સંપ્રદાય છે કે બાઉલમાં ઠાકુરજીને મૂકી દે છે. શું કામ મૂકે છે? ખાવા માટે મૂકે છે, શું તપેલીમાં શું કામ? સિંહાસન ઉપર મૂકો ને. એવા વિચિત્ર વિચિત્ર છબરડા થઈ જતા હોય છે. તો તાત્પર્ય એ છે કે ભગવાન ક્યારેક કેવી વિચિત્ર સ્વરૂપ પ્રકટ કરી દે છે અને એમાં આપણે સમજી નથી શકતા એ સ્વરૂપને, અને કંઈક આવું કાચું કપાઈ જાય છે. એમ ભગવાનની અલગ અલગ જાતની જો આજ્ઞા થતી હોય તો આજ્ઞાનો અર્થ કેવી રીતે કરવો, એનું અનુસરણ કેવી રીતે કરવું.